श्री ब्रह्म पुराण अध्याय 47 सुपर्णा संगम पुरुर्वस तीर्थ पंचतीर्थ शमी तीर्थ सोमादि तीर्थ तथा वृद्धा संगम तीर्थ नो महिमा ब्रह्मा जी कहे छे। त्यार पछी सुपर्णा संगम तथा कादरवा संगम नामना तीर्थो छे, ज्यां भगवान महेश्वर गंगाना तट पर स्थित छे। त्यां ज अग्निकुंड, रुद्रकुंड, विष्णुकुंड, सूर्यकुंड, सोमकुंड, ब्रह्मकुंड, कुमारकुंड तथा वरुणकुंड पण छे। ते स्थान पर अप्सरा नामनी नदी गौतमी गंगा ने मळी छे। ते तीर्थना स्मरण मात्रथी मनुष्य कृतकृत्य थई जाय छे। ते तीर्थ सर्व पापोनुं निवारण करनारुं छे। तेनी आगळ पुरुर्वस नामनुं तीर्थ छे, तेना दर्शननी तो वात ज शुं करवी। स्मरणथी ज पापोनो नाश थई जाय छे। एकवार राजा पुरुर्वा ब्रह्माजीनी सभामां गया। त्यां देवनदी सरस्वती ब्रह्माजीनी पासे बेसीने मलकी रह्या हता। ते रूपवती देवीने जोईने राजाए उर्वशीने पूछ्यु, ब्रह्माजीनी पासे आ रूपवती साध्वी स्त्री कोण छे? आ तो बधाथी सुंदर छे अने पोताना अने पोतानी सुंदरताथी आ सभाने प्रकाशित करी रही छे। उर्वशीए कह्युं, એ કલ્યાણી બ્રહ્મકુમારી દેવનદી સરસ્વતી છે, એ દરરોજ આવજા કરે છે। આ સાંભળીને રાજાને બહુ આશ્ચર્ય થયું। તેમણે ઉર્વશીને કહ્યું, એને મારી પાસે બોલાવી લાવો। ઉર્વશી જઈને રાજાનો સંદેશ કહી દીધો। સરસ્વતીએ સ્વીકારી લીધો અને તે પુરુર્વા પાસે આવી। રાજાએ સરસ્વતી નદીના તટ પર અનેક વર્ષો સુધી તેની સાથે વિહાર કર્યો। એ જોઈને બ્રહ્માજી કહે છે, મેં સરસ્વતીને શ્રાપ આપી દીધો। મારા શ્રાપને કારણે તે મૃત્યુ લોકમાં ક્યાંક લુપ્ત થઈ ગઈ છે અને ક્યાંક દેખાય છે, જ્યાં સરસ્વતી નદી ગંગામાં મળી છે ત્યાં જઈને રાજા પુરુર્વાએ તપસ્યા કરી અને મહાદેવજીની આરાધના કરીને ગંગાજીની કૃપાથી સંપૂર્ણ અભિષ્ટ સિદ્ધ કરી લીધું। ત્યારથી તે સ્થાનનું નામ પુરુર્વસ તીર્થ, સરસ્વતી સંગમ અને બ્રહ્મતીર્થ પડી ગયું। ત્યાં સિદ્ધેશ્વર નામે મહાદેવજીનો નિવાસ છે। તે તીર્થ સમસ્ત કામનાઓ પૂરી કરનારું છે। તે સિવાય સાવિત્રી, ગાયત્રી, શ્રદ્ધા, મેઘા અને સરસ્વતી આ પાંચ પુણ્ય તીર્થ છે। ત્યાં સ્નાન અને જલપાન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। એ પાંચે મારી કન્યાઓ છે, જે નદી રૂપે પરિણિત થઈ ગઈ છે। જ્યાં તેઓ ભગવતી ગંગાને મળી છે ત્યાં જ પાંચ તીર્થ છે। તે પાંચ નદીઓ અને સરસ્વતી પવિત્ર તીર્થ છે। મનુષ્ય તેમનામાં સ્નાન, દાન વગેરે જે પણ કરે છે તે સર્વ મનોકામનાઓ સિદ્ધ કરનારું થાય છે, તથા નિષ્કમ્ય તીર્થ પણ શ્રેષ્ઠ મોક્ષનું સાધક માનવામાં આવ્યું છે। સમીતીર્થના નામે જે તીર્થની પ્રસિદ્ધિ છે, સમીતીર્થના નામે જે તીર્થની પ્રસિદ્ધિ છે તે પણ સર્વ પાપોને શાંત કરનારું છે। નારદ, તે તીર્થની કથા સંભળાવું છું, સાવધાન થઈને સાંભળો। પૂર્વકાળમાં પ્રિયવત નામના પ્રસિદ્ધ ક્ષત્રિય રાજા થઈ ગયા। તેમણે ગોદાવરીના તટ પર અશ્વમેઘ યજ્ઞની દીક્ષા લીધી। તે યજ્ઞના પુરોહિત વશિષ્ઠજી હતા। એક દિવસ તે યજ્ઞમાં હિરણ્યક નામનો એક દાનવ આવ્યો। મહર્ષિ વશિષ્ઠે પોતાના બ્રહ્મદંડથી બધા દૈત્યોને ભગાડી દીધા। ત્યાર પછી ફરી યજ્ઞ આરંભ થયો। દૈત્ય પોતાની સેના સાથે ભાગી ગયો। ત્યાં તીર્થોએ અશ્વમેઘ યજ્ઞના ફળ આપ્યા। શમીતીર્થ, વિષ્ણુતીર્થ, અર્કતીર્થ, શિવતીર્થ, સોમતીર્થ અને વશિષ્ઠ તીર્થ। યજ્ઞ સમાપ્ત થયા બાદ દેવતાઓ અને ઋષિઓએ વશિષ્ઠ અને પ્રિયવતને કહ્યું, આ તીર્થોએ અશ્વમેઘ યજ્ઞનું ફળ આપ્યું છે, તેથી એમનામાં સ્નાન દાન કરવાથી મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ પ્રાપ્ત કરશે, એમાં જરા પણ સંદેહ નથી। મુનિ, ગૌતમીમાં એક સ્થાને અનેક નદીઓ મળે છે। તે બધીના નામ પણ નામ પર અલગ અલગ તીર્થો છે। તે તીર્થોના નામ છે સોમતીર્થ, ગંધર્વ તીર્થ, પૂર્ણાતીર્થ, સાલતીર્થ, શ્રીપર્ણા સંગમ, સ્વાગતા સંગમ, કુસુમા સંગમ, પુષ્ટિ સંગમ, કર્ણિકા સંગમ, વૈષ્ણવી સંગમ, કૃષરા સંગમ, વાસવી સંગમ, શિવશર્મા શિખી, કુસુંબિકા, ઉપારથ્યા, શાંતિજા, દેવજા, અજવૃદ્ધ, સુર અને ભદ્ર વગેરે, આ તથા બીજા પણ ઘણા નદ નદીઓ ગૌતમીમાં મળ્યા છે, પૃથ્વી પર જેટલા તીર્થો છે તે બધા દેવગીરી પર થઈ ગયા, તે બધા દેવગીરી પર ગયા હતા, પછી તે જ ક્રમશઃ ગંગામાં આવીને મળ્યા. કોઈ નદી રૂપે હતું તો કોઈ નદ રૂપે, કોઈ સરોવરના આકારનું હતું અને કોઈ સ્ત્રોતના આકારમાં. તે બધા તીર્થ અલગ અલગ વિખ્યાત થયા. તે બધામાં સ્નાન જપ હોમ પિતૃ તર્પણ કરવાથી મુક્તિ મળે છે. જે આ તીર્થોના નામોનો પાઠ અથવા સ્મરણ કરે છે તે પણ બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. વૃદ્ધા સંગમ નામનું એક પ્રસિદ્ધ તીર્થ છે, જ્યાં વૃદ્ધેશ્વર નામક શિવનું નિવાસ છે. તે તીર્થની કથા સર્વ પાપોને નાશ કરનારી છે. પૂર્વકાળમાં એક મહાતપસ્વી મુનિ હતા, તેમનું નામ વૃદ્ધ ગૌતમ હતું. એ જ્યારે બાળક હતા ત્યારે તેમના પિતાએ તેમના યજ્ઞોપવિત સંસ્કાર માત્ર કરી દીધા. ત્યાર પછી એ બહાર ભ્રમણ કરવા ચાલ્યા ગયા. તેમને માત્ર ગાયત્રી મંત્ર યાદ હતો, એ વેદ શાસ્ત્રોનો અભ્યાસ ન કરી શક્યા. માત્ર ગાયત્રી જપ અને અગ્નિહોત્ર નિયમિત કરતા હતા, એટલા માત્રથી જ તેમનું બ્રાહ્મણત્વ સુરક્ષિત હતું. વિધિપૂર્વક અગ્નિ ઉપાસના અને ગાયત્રી જપ કરવાથી તેમનું આયુષ્ય વધી બહુ વધી ગયું. આમ પણ તેમનું આયુષ્ય ઘણું વધી ગયું હતું, પરંતુ લગ્ન ન થઈ શક્યા. કોઈ તેમને કન્યા આપનાર ન મળ્યું. ગૌતમ ભિન્ન ભિન્ન તીર્થો વનો અને પવિત્ર આશ્રમોમાં ભ્રમણ કરતા રહ્યા. એમ કરતા શીતગીરી પર ચાલ્યા ગયા અને ત્યાં જ રહેવા લાગ્યા. ત્યાં તેમણે એક સુંદર ગુફા જોઈ, જે વૃક્ષ લતાઓથી ઘેરાયેલી હતી. તેમાં એક અત્યંત દુર્લભ વૃદ્ધા તપસ્વીની રહેતી હતી. તેના બધા અંગ શિથિલ થઈ ગયા હતા. તે વિતરાગા બ્રહ્મચારીણી હતી. તેને જોઈને મુનિશ્રેષ્ઠ ગૌતમ નમસ્કાર કરવા ઊભા થઈ ગયા. વૃદ્ધાએ કહ્યું, તમે મારા ગુરુ થશો, તેથી મને પ્રણામ ન કરો. જેને ગુરુ નમસ્કાર કરે છે તેનું આયુષ્ય વિદ્યા ધન કીર્તિ ધર્મ અને સ્વર્ગ વગેરે નષ્ટ થઈ જાય છે. આ સાંભળીને ગૌતમ બહુ આશ્ચર્યમાં પડી ગયા. હાથ જોડીને બોલ્યા, તમે વૃદ્ધા તપસ્વીની છો, ગુણોમાં પણ મારાથી વધારે છો. હું બહુ ઓછું ભણેલો છું અને અવસ્થામાં પણ નાનો છું, પછી તમારો ગુરુ કઈ રીતે થઈ શકું છું? વૃદ્ધાએ કહ્યું, આર્ષ્ટી શેણના પ્રિય પુત્ર હૃતધ્વજ હતા. એ બહુ ગુણવાન બુદ્ધિવાન સુરવીર તથા ક્ષત્રિય ધર્મમાં તત્પર રહેનારા હતા. એક દિવસ શિકાર કરવા માટે વનમાં આવ્યા અને આ જ ગુફામાં આવીને વિશ્રામ કરવા લાગ્યા. અહીં તેમના પર એક સુંદર અપ્સરાની દ્રષ્ટિ પડી. તેનું નામ સુશ્યામા હતું. તે ગંધર્વ રાજની કન્યા હતી. રાજાએ પણ તેને જોઈ બંનેના મનમાં એકબીજાને મળવાની ઈચ્છા થઈ. ઋતધ્વજે સુશ્યામા સાથે વિહાર કર્યો. ભોગે ઈચ્છા નિવૃત્ત થયા પછી રાજા તેની અનુમતિ લઈને પોતાના ઘરે ચાલ્યા આવ્યા. ત્યાર પછી સુશ્યામાના ગર્ભથી મારો જન્મ થયો. ત્યાં જ્યારે માતા અહીંથી જવા લાગી ત્યારે બોલી, કલ્યાણી, જે પુરુષ આ ગુફામાં પ્રથમ આવી જાય તે જ તારો પતિ થશે. ત્યાર પછી આજે તમે આવ્યા છો, બીજો કોઈ પુરુષ અહીં આવ્યો નથી. બ્રહ્મન, બીજા કોઈએ મારું વરણ કર્યું નથી. ન મારી માતા છે, ન પિતા છે, હું સ્વયં મારી સ્વામીનું છું. આજ સુધી બ્રહ્મચર્ય વ્રતમાં રહી છું, હવે પુરુષની ઈચ્છા રાખું છું, તમે મારો સ્વીકાર કરો. ગૌતમ બોલ્યા, ભદ્રા, મારી અવસ્થા તો હજી 1000 વર્ષની છે અને તમે 90000 વર્ષના થઈ ગયા છો. હું બાળક અને તમે વૃદ્ધા, આ સંબંધ યોગ્ય લાગતો નથી. વૃદ્ધાએ કહ્યું, પૂર્વકાળમાં જ તમે મારા પતિ નિયત કરી દેવામાં આવ્યા છો, હવે બીજો કોઈ મારો પતિ થઈ શકવાનો નથી. વિધાતાએ તમને મને આપ્યા છે, તેથી હવે તમે મારો અસ્વીકાર ન કરો. મારામાં કોઈ દોષ નથી, હું તમારા પ્રત્યે ભક્તિ ધરાવું છું. છતાં તમે મને ગ્રહણ કરવા ઈચ્છતા ન હો તો તમારી સામે જ મારા પ્રાણ ત્યજી દઈશ. જો અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય તો તેના માટે મરી જવું જ શ્રેષ્ઠ છે. પ્રેમી જનના પરિત્યાગથી જે પાપ લાગે છે તેની સીમા નથી. વૃદ્ધાની વાત સાંભળીને ગૌતમે કહ્યું, મારામાં ન તપસ્યા છે ન વિદ્યા, હું કુરૂપ અને નિર્ધન છું, તેથી તમારા માટે હું યોગ્ય પતિ નથી થઈ શકવાનો. પ્રથમ સુંદર રૂપ અને ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરીને મારે તમારી વાત માનવી જોઈએ. વૃદ્ધાએ કહ્યું, બ્રહ્મન, મેં મારી તપસ્યાથી સરસ્વતીને સંતુષ્ટ કર્યા છે, સાથે સાથે રૂપ આપનાર અગ્નિ પણ મારા પર પ્રસન્ન છે, તેથી વાગીશ્વરી દેવી તમને વિદ્યા આપશે અને રૂપવાન અગ્નિદેવ રૂપ પ્રદાન કરશે. આમ કહીને વૃદ્ધાએ સરસ્વતી અને અગ્નિની પ્રાર્થના કરીને ગૌતમને વિદ્વાન અને રૂપવાન બનાવી દીધા. ત્યારે તેમણે બહુ પ્રસન્નતા સાથે વૃદ્ધાને પોતાની પત્ની બનાવી અને ઘણા વર્ષો સુધી તેની સાથે વિહાર કર્યો. એકવાર વશિષ્ઠ અને વામદેવ વગેરે મહર્ષિઓ પુણ્ય તીર્થોમાં ભ્રમણ કરતા કરતા તે ગુફામાં આવ્યા. ગૌતમ અને તેમની પત્નીએ ત્યાં આવેલા ઋષિમુનિઓનું વિધિવત સ્વાગત સત્કાર કર્યો. તેમાંના અમુક લોકોએ ગૌતમનો ઉપહાસ કરીને કહ્યું, ઘરડી માં, એ તો કહો કે આ ગૌતમ તમારા પુત્ર છે કે પૌત્ર? કલ્યાણી, સાચે સાચું કહેજો. વૃદ્ધ પુરુષ માટે યુવતી સ્ત્રી વિશ સમાન છે અને વૃદ્ધા સ્ત્રી માટે યુવાન પુરુષ અમૃત સમાન છે. પ્રિય અને અપ્રિયનો સંયોગ અમે ઘણા સમય પછી અહીં જોયો છે. ગૌતમ અને તેમની પત્ની આ પરિહાસને સાંભળીને કશું બોલી ન શક્યા. આતિથ્ય ગ્રહણ કરીને બધા મહર્ષિ ચાલ્યા ગયા. તેમની વાતોને સંભાળીને આ બંને બહુ દુઃખી થયા. એક દિવસ પત્ની સહિત ગૌતમે મુનિવર અગસ્ત્યજીને પૂછ્યું, મહર્ષિ, કયો દેશ અથવા તીર્થ એવું છે જ્યાં જવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે? અગસ્ત્ય કહ્યું, બ્રહ્મન, મેં મુનિઓના મુખેથી સાંભળ્યું છે, ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી બધી કામનાઓ પૂરી થઈ જાય છે. અગસ્ત્યની આ વાત સાંભળીને ગૌતમ તે વૃદ્ધાની સાથે ગૌતમીના તટે ગયા અને કઠોર તપસ્યા કરવા લાગ્યા. તેમણે ભગવાન શંકર અને વિષ્ણુનું સ્તવન કર્યું તથા પત્નીને માટે ગંગાજીને પણ સંતુષ્ટ કર્યા. ગૌતમ બોલ્યા, શિવ, જેમનું હૃદય વ્યથિત છે એવા પુરુષો માટે સંસારમાં પાર્વતી સહિત આપ જ શરણ છો. જે મરુભૂમિના પથિકો માટે વૃક્ષ જ આશ્રય હોય છે, ભગવાન શ્રી કૃષ્ણ આપ જ નાના મોટા બધા પ્રાણીઓના પાપોનું નિવારણ કરનારા છો. જેમ સુકાતા મોલ માટે વરસાદ જ આશ્રય છે, સુધામય તરંગોથી સુશોભિત ગૌતમી, તમે વૈકુંઠ રૂપી કિલ્લામાં પહોંચવા માટે નિસરણી છો. અમે અધોગતિમાં પડીને દુઃખી થઈ રહ્યા છીએ. માતા, તમે અમારું શરણ બની જાઓ. સૌને શરણ આપનારા ગૌતમી ગંગા ગૌતમના સ્તોત્રથી પ્રસન્ન થઈને બોલ્યા, બ્રહ્મન, તમે મંત્ર બોલીને મારા જળથી તમારી પત્ની પર અભિષેક કરો. એનાથી એ રૂપવતી થઈ જશે, એના બધા અંગ મનોહર થઈ જશે, નેત્રમાં પણ સુંદરતા આવી જશે તથા એ સર્વ પ્રકારે શોભા સંપન્ન થઈ જશે. ગંગાજીના આદેશથી બંને એ પ્રમાણે કર્યું, તેથી તેમની કૃપાથી બંને પતિ પત્ની રૂપાળા થઈ ગયા. તેમના અભિષેકનું જે જળ હતું તે નદી રૂપે પરિણિત થઈ ગયું. વૃદ્ધા નામે જ તે નદીની ખ્યાતિ થઈ. ગૌતમે જે શિવલિંગની સ્થાપના કરી તે પણ વૃદ્ધાના નામ પરથી વૃદ્ધેશ્વર કહેવાયા. ત્યાં જ મુનિશ્રેષ્ઠ ગૌતમે વૃદ્ધાની સાથે પૂર્ણ આનંદ પ્રાપ્ત કર્યો. ત્યારથી તે તીર્થનું નામ વૃદ્ધા સંગમ થઈ ગયું. ત્યાં કરવામાં આવેલું સ્નાન અને દાન બધા મનોરથોની પૂર્તિ કરનાર બને છે. અધ્યાય 47 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.